શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 102, કર્મ તથા જ્ઞાનનું અંતર, પરમાત્મ તત્વનું નિરૂપણ તથા અધ્યાત્મ જ્ઞાન અને એના સાધનોનું વર્ણન. મુનિ બોલ્યા, મહર્ષિ, જો વેદની એવી આજ્ઞા છે કે કર્મ કરો, તથા એવો પણ સંદેશ છે કે કર્મનો ત્યાગ કરો, તો એ જણાવો કે મનુષ્ય જ્ઞાન દ્વારા કર્મનો ત્યાગ કરવાથી કઈ ગતિને પ્રાપ્ત થાય છે, તથા કર્મ કરવાથી એને ક્યાં ફળની પ્રાપ્તિ થાય છે, એ વાત અમને સાંભળવાની ઈચ્છા છે. કેમ કે તે બંને આજ્ઞાઓ પરસ્પર વિપરીત લાગે છે. વ્યાસજીએ કહ્યું, બ્રાહ્મણ, જ્ઞાનથી મનુષ્ય જે ગતિને પામે છે અને કર્મથી એમને જેવી ગતિ મળે છે તેનું વર્ણન કરું છું. સાંભળો, શાસ્ત્રોમાં બે માર્ગોનું વર્ણન છે. એકનું નામ છે પ્રવૃત્તિ ધર્મ અને બીજાનું નામ છે નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ માર્ગને કર્મ અને નિવૃત્તિ માર્ગને જ્ઞાન પણ કહે છે. કર્મ એટલે અવિદ્યાથી મનુષ્ય બંધનમાં પડે છે અને જ્ઞાનથી મુક્તિ થઈ જાય છે. તેથી પારદર્શી યતિ કર્મ કરતા નથી, કર્મથી મૃત્યુ પછી જન્મ લેવો પડે છે. 16 તત્વોથી બનેલા શરીરની પ્રાપ્તિ થાય છે, પરંતુ જ્ઞાનથી નિત્ય અવ્યક્ત અને અવિનાશી પરમાત્મા પ્રાપ્ત થાય છે. અમુક મંદ બુદ્ધિના માનવ કર્મની પ્રશંસા કરે છે, તેથી તેઓ ભોગાસક્ત થઈને વારંવાર દેહના બંધનમાં પડે છે. પરંતુ જેઓ ધર્મના તત્વને સારી રીતે સમજે છે તથા જેમને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત છે, તેઓ કર્મની એવી જ રીતે પ્રશંસા કરતા નથી. જેમ નદીનું પાણી પીનાર મનુષ્ય કુવાનો આદર કરતો નથી, સુખ દુઃખ અને જન્મ મૃત્યુ કર્મના ફળ છે, પરંતુ જ્ઞાનથી તે પદની પ્રાપ્તિ થાય છે. જ્યાં જઈને મનુષ્ય સદાને માટે શોકથી મુક્ત થઈ જાય છે, જ્યાં જન્મ મૃત્યુ જરા અને વૃદ્ધિ એનો સ્પર્શ કરતા નથી, ત્યાં માત્ર અવ્યક્ત અચળ ધ્રુવ અવ્યાકૃત નિર્વિકાર અને અમૃત સ્વરૂપ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મ જ સ્થિત છે. એ સ્થિતિમાં પહોંચેલા મનુષ્યોને શીત ઉષ્ણ વગેરે દ્વંદ બાધા પહોંચાડતા નથી. માનસિક વિકાર અને ક્રિયા દ્વારા પણ એમને કષ્ટ થતું નથી. તેઓ સમત્વ ભાવથી યુક્ત સૌના પ્રત્યે મૈત્રી રાખનારા અને સઘળા પ્રાણીઓના હિતેશી હોય છે. બ્રાહ્મણ, દેહ, ઇન્દ્રિય અને મન વગેરે જે પ્રકૃતિના વિકાર છે, તેઓ ક્ષેત્રજ્ઞના આધાર પર સ્થિત છે. તેઓ જડ હોવાને કારણે ક્ષેત્રજ્ઞને નથી જાણતા, પરંતુ ક્ષેત્રજ્ઞ બધાને જાણે છે. જેમ ચતુર સારથી પોતાના વશમાં કરેલા બળવાન અને ઉત્તમ ઘોડાઓ પાસેથી સારી રીતે કામ લે છે, તે જ પ્રમાણે ક્ષેત્રજ્ઞ પણ પોતાને આધીન કરેલા મન અને ઇન્દ્રિયો દ્વારા સઘળા કાર્યો સિદ્ધ કરે છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ તેમના વિષયો શબ્દાદિ તન્માત્રા પર સૂક્ષ્મ અને શ્રેષ્ઠ છે. વિષયોથી મન પર છે, મનથી બુદ્ધિ પર છે, બુદ્ધિથી મહતત્વ પર છે, મહતત્વથી અવ્યક્ત એટલે મૂળ પ્રકૃતિ પર છે, અને અવ્યક્તથી અવિનાશી પરમાત્મા પર છે. અવિનાશી પરમાત્માથી પર કાંઈ જ નથી, એ જ પરતાની એટલે શ્રેષ્ઠતાની સીમા છે, તથા એ જ પરમ ગતિ છે. આ પ્રમાણે સમસ્ત પ્રાણીઓની ભીતર રહેલા એ પરમાત્માને બધા જાણી શકતા નથી, એને તો સૂક્ષ્મદર્શી જ્ઞાની મહાત્માઓ જ પોતાની સૂક્ષ્મ અને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા જુએ છે. ઇન્દ્રિયેભ્યઃ પરાહ્યર્થા અર્થેભ્યઃ પરમં મનઃ મનસ અસ્તુ પરા બુદ્ધિર બુદ્ધિરાત્મા મહાન પરઃ મહતઃ પરમ વ્યક્તમ વ્યક્તાત તત પરોતો પરતો અમૃતમ અમૃત અન્ન પરમ કિંચિત્સા કાષ્ટા સા પરા ગતિ એવમ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે દૃશ્યતે ત્વગ્રયયા બુદ્ધયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. 236માં અધ્યાયના 23-25 શ્લોક સંખ્યા. મન સહિત ઇન્દ્રિયોને તથા ઇન્દ્રિયો સાથે એમના વિષયોને પણ બુદ્ધિ દ્વારા અંતરાત્મા લીન કરીને વિવિધ પ્રકારના દ્રશ્યોનું ચિંતન ન કરવું. ધ્યાન દ્વારા મનને વિષયોમાંથી વાળીને વિવેક દ્વારા એને સ્થિર કરવું અને શાંત ભાવે સ્થિત થઈ જવું. આ પ્રમાણે કરવાથી સાધક પરમ પદને પ્રાપ્ત થાય છે, જે ઇન્દ્રિયોના વશમાં રહે છે, તે મનુષ્ય વિવેક શક્તિને ગુમાવી દે છે અને પોતાને કામ વગેરે શત્રુઓના હાથમાં આપીને મૃત્યુને પ્રાપ્ત થાય છે। તેથી સર્વ પ્રકારના સંકલ્પોનો નાશ કરીને ચિત્તને સત્વયુક્ત બુદ્ધિમાં સ્થાપિત કરવું। આમ કરવાથી ચિત્તમાં પ્રસાદ ગુણ આવે છે, જેનાથી યતિ પુરુષ શુભ અને અશુભ બંનેને જીતી લે છે। પ્રસન્ન ચિત્ત સાધક પરમાત્મામાં સ્થિત થઈને અત્યંત આનંદનો અનુભવ કરે છે। ચિત્તની પ્રસન્નતાનું લક્ષણ એ છે કે સદા સુષુપ્તિ જેવા સુખનો અનુભવ થતો રહે, અથવા વાયુ રહિત સ્થાનમાં પ્રજ્વલિત દીવાની જ્યોતની જેમ મન કદી ચંચળ ન થાય। જેમ હિતાહારી અને શુદ્ધ ચિત્ત થઈને રાતના પહેલા તથા પાછલા પહોરમાં આત્માને પરમાત્માના ધ્યાનમાં લીન કરે છે, તે જ પોતાના અંતકરણમાં પરમાત્માના દર્શન કરે છે। આ ઉપદેશ સગળા વેદોનું રહસ્ય છે। આ પરમાત્માનો બોધ કરાવનારું શાસ્ત્ર છે। ધર્મ અને સત્યના સગળા ઉપાખ્યાનોમાં જે સાર વસ્તુ છે, તેનું 10,000 વર્ષો સુધી મંથન કરીને આ અમૃતમય ઉપદેશ મેળવ્યો છે। જેમ દહીંમાંથી માખણ નીકળે છે અને લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય છે, તે પ્રમાણે મોક્ષને માટે વિદ્વાનોનું જ્ઞાન અહીં પ્રગટ કરવામાં આવ્યું છે। આ શાસ્ત્રનો ઉપદેશ સ્નાતકોને આપવો જોઈએ, જેનું મન શાંત નથી, ઇન્દ્રિયો વશમાં નથી તથા જે તપસ્વી નથી, તેને આ જ્ઞાનનો ઉપદેશ કરવો નહીં। જે વેદના જ્ઞાતા નથી, જેના મનમાં ગુરુ પ્રત્યે ભક્તિ નથી, જે બીજાના દોષ જોનારા કુટિલ આજ્ઞાનું પાલન ન કરનાર વ્યર્થ તર્ક વિતર્કથી દૂષિત અને ચુગલીખોર છે, તેને પણ આનો ઉપદેશ આપવો ન જોઈએ। જે પ્રશંસનીય શાંત તપસ્વી તથા સેવા પરાયણ શિષ્ય અથવા પુત્ર હોય, તેને જ આ ગુઢ ધર્મનો ઉપદેશ આપવો જોઈએ। જો કોઈ રત્નોથી ભરેલી આખી પૃથ્વી આપે તો પણ તત્વવેતા પુરુષે તેના કરતા આ જ્ઞાનને જ શ્રેષ્ઠ માનવું। તેથી હું તમને અત્યંત ગુઢ અર્થવાળા અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપું છું, જે માનવીય જ્ઞાનથી બહાર છે, જેને મહર્ષિઓએ જાણ્યું છે તથા જેનું બધા ઉપનિષદોમાં વર્ણન કરવામાં આવ્યું છે। મુનિવર, તમે સૌ જે વાત પૂછતા હતા અને તમારા હૃદયમાં જેના વિશે સંદેહ હતો, તે બધું તમે સાંભળી લીધું। મારા મનમાં જેવો નિશ્ચય હતો તે બધો જણાવી દીધો, હવે બીજું શું કહું? મુનિઓએ કહ્યું, ઋષિ શ્રેષ્ઠ, હવે ફરી અધ્યાત્મ જ્ઞાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરો। અધ્યાત્મ શું છે અને તેને અમે કઈ રીતે સમજી શકીએ? વ્યાસજી બોલ્યા, બ્રાહ્મણો, અધ્યાત્મનું જે સ્વરૂપ છે તે કહું છું, તમે તેની વ્યાખ્યા ધ્યાનથી સાંભળો। પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂત પ્રાણી માત્રના શરીરમાં સ્થિત છે। શબ્દ, શ્રવણેન્દ્રિય અને શરીરના બધા છિદ્રો આકાશમાંથી પ્રગટ થયા છે। પ્રાણ, ચેષ્ટા અને સ્પર્શની ઉત્પત્તિ વાયુમાંથી થઈ છે। રૂપ, નેત્ર અને જઠરાગ્નિ આ ત્રણ અગ્નિના કાર્ય છે। રસ, રસના અને ચીકણાપણું જળનું ગુણ, જળના ગુણ છે। ગંધ, નાસિકા અને દેહ પૃથ્વીના કાર્ય છે। આ પાંચ ભૌતિક વિકાર બતાવવામાં આવ્યું। સ્પર્શ વાયુનો, રસ જળનો, રૂપ તેજનો, શબ્દ આકાશનો અને ગંધ ભૂમિનો ગુણ છે। મન, બુદ્ધિ અને સ્વભાવ એ સ્વયંની જ ગુણો છે, તેઓ ગુણોની સીમાને ઓળંગી જાય છે, તેથી એમના કરતા શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે। જેમ કાચબો પોતાના અંગોને ફેલાવીને પછી સમેટી લે છે, તે પ્રમાણે બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ પુરુષ સગળી ઇન્દ્રિયોને વિષયો તરફથી વાળી લે છે। મનુષ્યના શરીરમાં પાંચ ઇન્દ્રિયો છે, છઠ્ઠું તત્વ મન છે તથા સાતમું તત્વ બુદ્ધિ છે અને ક્ષેત્રજ્ઞને આઠમું સમજો, આંખ જોવા માટે જ છે, મન સંદેહ કરે છે, બુદ્ધિ નિશ્ચય કરવા માટે છે અને ક્ષેત્રજ્ઞને સાક્ષી કહેવામાં આવ્યો છે। સત્વ, રજસ અને તમસ આ ત્રણેય ગુણો પોતાના કારણભૂત પ્રકૃતિમાંથી પ્રગટ્યા છે। આ ગુણો બધા પ્રાણીઓમાં સમાન રીતે સ્થિત છે, તેમના કાર્ય દ્વારા તેમને ઓળખવા જોઈએ। જ્યારે અંતઃકરણ થોડું પ્રીતિયુક્ત જેવું જણાય, અત્યંત શાંતિ જેવો અનુભવ થાય, ત્યારે તેને સત્વ ગુણની પ્રવૃત્તિ માનવી જોઈએ। જ્યારે શરીર અને મનમાં થોડો સંતાપ જેવો અનુભવ થાય, ત્યારે તેને રજોગુણની પ્રવૃત્તિ માનવી જોઈએ। જ્યારે અંતઃકરણમાં અવ્યક્ત, અતર્ક્ય અને અગ્નિ મોહનનો સંયોગ થવા લાગે ત્યારે તેને તમોગુણ સમજવું જોઈએ। જ્યારે અકસ્માત કોઈ કારણવશ અત્યંત હર્ષ પ્રેમ આનંદ સમતા અને સ્વસ્થ ચિત્તતાનો વિકાસ થાય ત્યારે તેને સાત્વિક ગુણ કહે છે। અભિમાન અસત્ય ભાષણ લોભ અને અસહનશીલતા રજોગુણના ચિહ્ન છે। મોક્ષ પ્રમાદ નિંદ્રા આળસ અને અજ્ઞાન વગેરે દુર્ગુણો જ્યારે પ્રવૃત્ત થાય ત્યારે તેને તમોગુણનું કાર્ય જાણવું જોઈએ। જેમ જળચર પક્ષી જળમાં વિચરતું રહીને પણ એમાં ડૂબી જતું નથી તે પ્રમાણે મુક્તાત્મા યોગી સંસારમાં રહીને પણ એના ગુણદોષથી લિપ્ત થતો નથી। યથા વારિચરઃ પક્ષી ન લિપ્યતિ જલે ચરન વિમુક્તાત્મા તથા યોગી ગુણદોષે ન લિપ્યતે 236 અધ્યાયનો 82મો શ્લોક। એ જ પ્રમાણે જ્ઞાની પુરુષ વિષયમાં આસક્ત ન હોવાના કારણે એમનો ઉપભોગ કરતો રહીને પણ એમના દોષોથી લિપ્ત થતો નથી। જે સદા પરમાત્માના ચિંતનમાં જ પરોવાયેલો રહે છે પૂર્વના કર્મબંધનમાંથી મુક્ત થઈને સમસ્ત પ્રાણીઓનો આત્મા થઈ જાય છે અને વિષયમાં કદી આસક્ત થતો નથી। ગુણો આત્માને જાણતા નથી પરંતુ આત્મા તેમને સદા જાણે છે કેમ કે ગુણોનો દ્રષ્ટા છે। પ્રકૃતિ અને આત્મામાં આ જ અંતર છે। પ્રકૃતિ ગુણોનું સર્જન કરે છે પરંતુ આત્મા એવું નથી કરતો। તે બંને સ્વભાવથી અલગ હોવા છતાં પણ એકબીજાથી સંયુક્ત છે। જેમ પથ્થરમાં સોનું જડેલું હોય છે જેમ ઉમરડાનું ફળ અને તેના કીડા એક સાથે રહે છે તથા જે રીતે દર્ભની પાતળી ડાળી હોય છે અને આ બધી વસ્તુઓ અલગ અલગ હોવા છતાં પણ પરસ્પર સંયુક્ત રહે છે એ જ પ્રમાણે પ્રકૃતિ અને પુરુષ પણ એકબીજાથી સંયુક્ત રહે છે। પ્રકૃતિ ગુણોની સૃષ્ટિ કરે છે અને ક્ષેત્રજ્ઞ આત્મા ઉદાસીનની જેમ અળગો રહીને સમસ્ત વિકારશીલ ગુણોને જોયા કરે છે। પ્રકૃતિ જે આ ગુણોની સૃષ્ટિ કરે છે તે બધું એનું સ્વાભાવિક કર્મ છે। જેમ કરોળીઓ પોતાના શરીરથી તંતુઓને ઉત્પન્ન કરે છે તે જ પ્રમાણે પ્રકૃતિ પણ સમસ્ત ત્રિગુણાત્મક પદાર્થોને જન્મ આપે છે। કેટલાકનો મત છે કે તત્વજ્ઞાનથી જ્યારે પણ ત્રણે ગુણોનો નાશ કરી દેવામાં આવે છે તે પછી ફરી તેઓ ઉત્પન્ન થતા નથી, એમનો સર્વ રીતે બાદ થઈ જાય છે કેમ કે પછી એમનું કોઈ ચિહ્ન ઉપલબ્ધ હોતું નથી। આ પ્રમાણે તેઓ ભ્રમ કે અવિદ્યાના નિવારણને જ મુક્તિ માને છે। બીજા કેટલાકના મત પ્રમાણે ત્રિવિધ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે। બંને મતો પર પોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરીને સિદ્ધાંતનો નિશ્ચય કરવો। આત્મા આદિ અને અંતથી રહિત છે એને જાણીને મનુષ્ય હર્ષ અને ક્રોધને ત્યાગી દેવા અને માત્સર્ય રહિત થઈને વિચરણ કરવું। જેમ તરવાની કળા ન જાણનાર મનુષ્યો જો ભરેલી નદીમાં કૂદી પડે તો તે ડૂબી જાય છે પરંતુ જેમને તરતા આવડે છે તેઓ કષ્ટમાં પડતા નથી, તેઓ તો જળમાં પણ સ્થળની જેમ વિચરે છે। તે જ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્માને પ્રાપ્ત થયેલો તત્વવેતા પુરુષ સંસાર સાગરથી પાર થઈ જાય છે। જે સગળા પ્રાણીઓના આવાગમનને જાણીને સર્વના પ્રત્યે સંભાવ રાખીને વર્તન દાખવે છે તો ઉત્તમ શાંતિને પ્રાપ્ત થાય છે। બ્રાહ્મણમાં જ્ઞાનને પ્રાપ્ત કરવાની સહજ શક્તિ હોય છે। મન અને ઇન્દ્રિયોનો સંયમ તથા આત્માનું જ્ઞાન એ મોક્ષ પ્રાપ્તિ માટેના પર્યાપ્ત સાધન છે। તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય બુદ્ધ એટલે જ્ઞાની થઈ જાય છે। બુદ્ધનું એટલે કે જ્ઞાનીનું એ સિવાય બીજું કયું લક્ષણ હોઈ શકે છે? બુદ્ધિમાન મનુષ્ય આત્મતત્વને જાણીને કૃતકૃત્ય થઈને આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે। અજ્ઞાની પુરુષોને જે પરલોકમાં મહાન ભય પ્રાપ્ત થાય છે તે જ્ઞાનીને થતો નથી। જ્ઞાની પુરુષોને જે સનાતન ગતિ પ્રાપ્ત થાય છે તેનાથી વધીને બીજી કોઈ ગતિ નથી। મુનિઓ બોલ્યા, ભગવાન હવે આપે ધર્મનું વર્ણન કરો જે બધા ધર્મોથી શ્રેષ્ઠ છે તથા જેનાથી વધીને બીજો કોઈ ધર્મ નથી। વ્યાસજીએ કહ્યું, મુનિવરો હું ઋષિઓ દ્વારા પ્રશંસિત પ્રાચીન ધર્મનું કે જે સગળા ધર્મોથી શ્રેષ્ઠ છે વર્ણન કરું છું, તમે એકાગ્ર ચિત્તે સાંભળો। જેમ પિતા પોતાના બાળકને પોતાની આજ્ઞાને આધીન રાખે છે તે જ પ્રમાણે મનુષ્ય બુદ્ધિના બળથી પોતાની ચંચળ ઇન્દ્રિયોનો યત્નપૂર્વક સંયમ કરવો, મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા જ સૌથી મોટી તપસ્યા છે। એને જ સર્વ ધર્મો કરતા શ્રેષ્ઠ ધર્મ જાણવો જોઈએ. પાંચે ઇન્દ્રિયો સહિત છઠ્ઠા મનને બુદ્ધિ દ્વારા એકાગ્ર કરીને સદા આત્મામાં જ સંતુષ્ટ રહેવું. વિવિધ પ્રકારના વિષયોનું ચિંતન ન કરવું. મન સ્વેન્દ્રિયાણામ ચ આપિ કાગ્ર્યમ પરમમ તપઃ વિજ્ઞેહ સર્વ ધર્મેભ્યઃ સ ધર્મઃ પર ઉચ્યતે તાની સર્વાણી સંધાયે મનસષ્ટાની મેધયા. આત્મતૃપ્તઃ સદા આસિત બહુ ચિંત્યમ ચિંતયન. 237 અધ્યાયના 18-19 શ્લોક સંખ્યા. જે સમયે આ ઇન્દ્રિયો પોતાના વિષયોથી પાછી વળીને બુદ્ધિમાં સ્થિત થઈ જશે તે સમયે તમને સનાતન પરમાત્માના દર્શન થશે. દમાડા વિનાના અગ્નિ જેવા દિદીપ્યમાન એ પરમ મહાન સર્વાત્મા પરમેશ્વરને મનીષી બ્રાહ્મણો જ જોઈ શકે છે. પ્રજ્વલિત જ્ઞાનમય પ્રદીપ દ્વારા પુરુષ પોતાના અંતકરણમાં જ આત્માના દર્શન કરે છે. બ્રાહ્મણો, તમે બધા પણ આ જ પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરીને સંસારથી વિરક્ત થઈ જાઓ. જેમ સાપ કાંચળી તેજી છે તે જ પ્રમાણે તમે પણ બધા પાપોથી મુક્ત થઈ જશો. આ ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કરી લીધા પછી તમારા મનમાં ચિંતા અને વેદના નહીં રહે. અવિદ્યા એક ભયંકર નદી છે જેનો બધી બાજુ સ્ત્રોત છે. એ બધા લોકને પ્રવાહિત કરનારી છે. પાંચ ઇન્દ્રિયો આ નદીમાં રહેનારા ગ્રહ એટલે મગર છે. માનસિક સંકલ્પ વિકલ્પ જ આના તટ છે. એ લોભ મોહરૂપી તૃણ શેવાળ વગેરેથી છવાયેલી રહે છે. કામ ક્રોધરૂપી સર્પોથી યુક્ત છે. સત્ય નદીથી પાર કરનારું પુણ્ય તીર્થ છે. એમાં અસત્યનું તોફાન આવતું રહે છે. ક્રોધ જે શ્રેષ્ઠ નદીનો કીચડ છે એનું ઉદગમ સ્થાન અવ્યક્ત છે. એ કામ ક્રોધથી વ્યાપ્ત થતા વેગથી વહેનારી છે. અજિતેન્દ્રિય પુરુષો માટે એને પાર કરવી અત્યંત અઘરી છે. એ નદી સંસારરૂપી સમુદ્રમાં ભળે છે. પોતાનો જન્મ જ એ નદીની ઉત્પત્તિનું કારણ છે. જીવારૂપી વમળ એટલે ભમરના કારણે એને પાર કરવી અઘરી છે. સ્થિર બુદ્ધિના પવિત્ર મનીષી પુરુષો જ એ નદીને પાર કરી શકે છે. તમે બધા પણ એ નદીને પાર થઈ જાઓ. એનાથી પાર થઈને બધા બંધનોમાંથી મુક્ત થયેલ પવિત્ર જીતાત્મા પુરુષ ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત કરીને બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે. તે બધા ક્લેશોથી છૂટી જાય છે. તેનું અંતકરણ પ્રસન્નતાથી પૂર્ણ રહે છે તથા તે પાપ રહિત થઈ જાય છે. તેનામાં હર્ષ અને દ્વેષ રૂપી વિકારો રહી શકતા નથી. તેની બુદ્ધિ ક્રૂર થતી નથી. આવી બુદ્ધિને પ્રાપ્ત કરીને તમે બધા સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ અને પ્રલયને જોઈ શકશો. અહીં વર્ણવવામાં આવેલા ધર્મને વિદ્વાનોએ સર્વ ધર્મોથી શ્રેષ્ઠ માન્યું છે. તે આત્મજ્ઞાનનો ઉપદેશ સગળા ગુહ્ય રહસ્યોમાં પણ સૌથી અધિક ગોપનીય છે. જે કોઈ પરમ પવિત્ર હિતેશી તથા ભક્ત હોય તેને જ આનો ઉપદેશ કરવો જોઈએ. બ્રાહ્મણ, મેં અહીં જે જ્ઞાનનું વર્ણન કર્યું છે તે અનાયાસે જ આત્માનો સાક્ષાત્કાર કરાવનારું છે. એ આત્મતત્વ ન સ્ત્રી છે, ન પુરુષ છે અને ન નપુંસક પણ છે. તેમાં દુઃખ અને સુખ બંનેનો અભાવ છે. તે સાક્ષાત બ્રહ્મ છે. ભૂત ભવિષ્ય અને વર્તમાન બધા તેના જ રૂપ છે. કોઈ પુરુષ હોય કે સ્ત્રી, જે તે બ્રહ્મને જાણી લે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી. વિપ્રગણ, બધા મતોએ આ વિષયનું જેવું પ્રતિપાદન કર્યું છે તેને અનુકૂળ રહીને મેં પણ વર્ણન કર્યું છે. મુનિઓ બોલ્યા, બ્રહ્માજી એક ચોક્કસ ઉપાયથી જ મોક્ષની પ્રાપ્તિ કહી છે. ઉપાય વિના નહીં, તેથી તે ન્યાય અનુકૂળ ઉપાયને જ સાંભળવાની અમારી ઈચ્છા છે. વ્યાસજીએ કહ્યું, મહાપ્રાજ્ઞ મુનિઓ, આપણામાં આવી જ નિપુણ દ્રષ્ટિ હોવી ઉચિત છે. મોક્ષનો એક જ માર્ગ છે, તે સાંભળો. ક્ષમા દ્વારા ક્રોધનો નાશ કરવો, ઈચ્છા દ્વેષ અને કામને ધૈર્યપૂર્વક શાંત કરવા. તત્વવેતા યોગીએ જ્ઞાનના અભ્યાસથી નિંદ્રા તથા ભેદ બુદ્ધિનું નિરાકરણ કરવું. હિતકર સુપક્વ અને સ્વસ્થ ભોજનથી બધા પ્રકારના ઉપદ્રવોને દૂર કરવા. વિદ્વાન પુરુષે સંતોષથી લોભ અને મોહનો, તાત્વિક દ્રષ્ટિથી વિષયોની આસક્તિનો, ધ્યાનથી અધર્મનો, સર્વમાં અનિત્ય બુદ્ધિ દ્વારા સ્નેહનો તથા યોગ સાધનથી ક્ષુધાનું નિવારણ કરવું. પૂર્ણ સંતોષથી તૃષ્ણાને, ઉત્થાનથી આળસને, નિશ્ચયથી તર્ક વિતર્કને, મૌન દ્વારા વધારે બોલવાની પ્રવૃત્તિને, શૂરતાથી ભયને, બુદ્ધિથી મન અને વાણીને તથા જ્ઞાન દ્રષ્ટિથી બુદ્ધિને જીતવી, શાંત ચિત્ત થઈને કર્મોનું અનુષ્ઠાન કરતા રહીને આ વાતને સમજો. જેના પાપ ધોવાઈ ગયા છે એવો તેજસ્વી, મિતાહારી તથા જીતેન્દ્રિય પુરુષ કામ અને ક્રોધને પોતાના વશમાં કરીને બ્રહ્મમાં પ્રવેશ કરે છે. અવિવેક અને આસક્તિનો અભાવ, દીનતાનો ત્યાગ, અવિનય ન કરવો, ચિત્તમાં ઉદ્વેગ આવવા ન દેવો, સ્થિરતા ધારણ કરવી, મન વાણી અને શરીરને સંયમમાં રાખવા, આ બધો મોક્ષનો પ્રસાદ પૂર્ણ નિર્મળ અને પવિત્ર માર્ગ છે. અધ્યાય 102 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.